શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 17મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે અલૈયા ગામના નારાયણ સુથાર આદિ સુથાર ભક્તજનોએ પૂજન કર્યું ત્યાર પછી ભગવાન શ્રીહરિ શેખપાટ ગામે પધાર્યા. ત્યાં લાલજી સુથારે પોતાની માતા લાડુબા દેવી તથા પુત્ર રામજીની સાથે ભગવાન શ્રીહરિની પૂજા કરી સેવા કરવા લાગ્યા. પરમેશ્વર શ્રીહરિ તેમના પ્રેમને વશ થઈ કેટલાક દિવસો પર્યંત શેખપાટમાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, પોતાના સેવકો સંતો ભક્તોની સાથે શ્રીહરિ વસંત પંચમીને દિવસે તે શેખપાટ ગામથી ચાલ્યા અને તે જ દિવસે ભાદરા ગામે પધાર્યા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના પૂજન સાથે વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો. તે ભાદરા ગામના મૂળજી શર્મા તથા સુંદરજી શર્મા એ બે ભાઈઓ તથા અન્ય અનેક વિપ્રો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેમજ વૃદ્ધ રતનજી, લાધાજી, દેવજી આદિ વૈશ્ય ભક્તો પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા. વશરામ, માવજી, રામજી, રણછોડ આદિ સુથાર ભક્તજનો તથા નાથાભાઈ આદિ શુદ્ર ભક્તજનો પરમ આદરથી ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે વસંત પંચમીના ઉત્સવમાં દેશાંતરોમાંથી આવેલા ઘણા બધા ભક્તજનોએ સાથે મળીને અતિ રાજી થકા ચંદન, પુષ્પ, ધન, વસ્ત્રાદિક વડે ભગવાન શ્રીહરિની ખૂબ જ સેવા પૂજા કરી. હે રાજન, તે વસંત પંચમીના દિવસે બપોર પછીના સમયે અતિ વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શ્રીહરિ તે સભા મધ્યે સિંહાસન ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે શ્રીહરિના મુખકમળ સામે જ દ્રષ્ટિ રાખીને સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદામાં રહીને તે સભામાં બેઠા હતા. ત્યારે સર્વે ભક્તોને આનંદ ઉપજાવતા વર્ણિરાજ ભગવાન શ્રીહરિ વચનો કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ જ એક સર્વ દેહધારીઓને મુક્તિ અપાવનારી છે. તે ભક્તિ સત્પુરુષના સમાગમથી જ ઉદય પામે છે અને અસત્પુરુષના સમાગમથી વિનાશ પામે છે. તેથી મુમુક્ષુ એવા જે ભગવાનના ભક્તોએ અસત્પુરુષનો સંગ ક્યારેય પણ ન કરવો. તે અસત્પુરુષો કે જે અસુરો છે તેના લક્ષણોથી તેને ઓળખી રાખવા, કારણ કે અસુરો કાંઈ મનુષ્ય જાતિથી જુદા હોતા નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેનું ભક્તપતિ ભગવાન શ્રીહરિનું પોતાના માટે હિતકારી વચન સાંભળીને વિપ્રવર્ય મૂળજી શર્મા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે, હે જગતપતિ, તમે જે અસુરોના સંગનો ત્યાગ કરવાનું કહ્યું તે અસુરોના યથાર્થ લક્ષણો અમે સર્વે સભામાં બેઠેલા ભક્તજનો આપના મુખેથી જાણવા ઈચ્છીએ છીએ. હે સ્વામીન, તમે સર્વજ્ઞ છો માટે અમારા ઉપર કૃપા કરીને તે અસુરોના લક્ષણો અમને જણાવો. હે રાજન, આ પ્રમાણે મૂળજી શર્માએ પૂછ્યું તેથી અત્યંત પ્રસન્ન થઈને ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા, હે વિપ્ર, ભગવાન શ્રીકૃષ્ણ તથા તેમના અવતારો તથા તેમના ભક્તોનો દ્રોહ કરવો તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. તે અસુરોમાં આ પૂર્વોક્ત લક્ષણ સ્વાભાવિક રીતે રહેલું જ હોય છે એમ તમે નક્કી જાણો. ઉપરથી ભક્તનો આડંબર કરી અજ્ઞાની મનુષ્યો આગળ પોતાનો મોટો ભક્તપણાનો મહિમા બતાવતા ફરવું એ અસુરોનું બીજું લક્ષણ છે. તેવી જ રીતે ભગવાન અને તેમના ભક્તોના અતિ અદ્ભુત આશ્ચર્યકારી મહિમાવાળા ચરિત્રોમાં દોષ દ્રષ્ટિ કરવી તે અસુરોનું ત્રીજું લક્ષણ છે. હે વિપ્ર, વળી હિંસાપ્રિય તેમજ મદિરા અને માંસપ્રિય એવા દેવદેવીઓને વિશે દ્રઢ ઇષ્ટદેવપણાની બુદ્ધિ કરવી, તેમના મંત્રોના જપ કરવા, તેમનું પૂજન કરવું, તેમના વ્રતનું અનુષ્ઠાન કરવું, તે દેવદેવીના ગ્રંથોનો પાઠ કરવો, શ્રવણ કરવામાં પ્રીતિ રાખવી, તેમની દીક્ષા ગ્રહણ કરવી, જાણી જોઈને જીવહિંસા કરવી, મદિરાનું પાન કરવું, માંસનું ભક્ષણ કરવું, પોતાની સ્ત્રી સિવાયની સ્ત્રી સાથે ગમન કરવું, આ બધા અસુરોના લક્ષણો છે. વળી હે વિપ્ર, કામ, ક્રોધ, લોભ, માન, મદથી યુક્ત થઈ ઉદ્ધતની પેઠે વર્તન કરવું, રસાસ્વાદમાં આસક્તિ કરવી, વર્ણાશ્રમની ધર્મમર્યાદાનો ભંગ કરવો, પોતાના વર્ણાશ્રમ ધર્મ પાલનનો ડોળ કરવો, એ આદિ અસુરોના લક્ષણો છે. તે તમારે જાણી રાખવા. એ લક્ષણો મેં તમને સંક્ષેપમાં કહ્યા છે. જે મનુષ્યમાં આવું જોવા મળે તે અસુરો છે. તેનો સંગ ભગવાનના ભક્તોએ આપતકાળ પડ્યા વિના તો કરવો જ નહીં, અને જે તેમનો સંગ કરશે તે કલ્યાણના માર્ગ થકી નક્કી ભ્રષ્ટ થશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના શિક્ષાના હિતકારી વચનો સાંભળી મૂળ શર્મા વિપ્ર તથા સભામાં બેઠેલા સર્વે અન્ય ભક્તજનોએ મસ્તક ઉપર ધારણ કર્યા અને તે પ્રમાણે જ વર્તવાની પ્રતિજ્ઞા કરી. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પ્રતિદિન શિક્ષાના વચનો દ્વારા ભક્તજનોને ભાગવત ધર્મનો બોધ આપતા ભાદરા ગામમાં 6 દિવસ પર્યંત નિવાસ કરીને ત્યાંથી નીકળી ભુજ જતા રસ્તામાં સમુદ્રની ખાડીએ પધાર્યા. હે રાજન, ત્યાર પછી નૌકા દ્વારા ખાડી ઉતરી અંજાર નગરમાં પધાર્યા. ત્યાં કચરા આદિ બ્રાહ્મણ ભક્તોએ મહા આનંદ સાથે શ્રીહરિની પૂજા કરી, સદ્ધર્મનું સ્થાપન કરવામાં તત્પર અને અધર્મનો ઉચ્છેદ કરવામાં ચતુર ભગવાન શ્રી સહજાનંદ સ્વામી કેટલાક દિવસો સુધી નિવાસ કરીને રહ્યા અને પછી ત્યાંથી ભુજનગર પધાર્યા. ભુજનગરના નિવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિને આવતા સાંભળીને રથ, અશ્વ, હાથી, પાલખી આદિ વાહનોની સાથે દુંદુભી આદિ વિવિધ વાજિંત્રોનો ધ્વનિ કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા અને શ્રીહરિના દર્શન કરતાની સાથે જ કપડાની પરવા કર્યા વિના આદરપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિએ પોતાની સન્મુખ પધારેલા સર્વે ભુજનગરવાસી ભક્તજનોને અતિ પ્રેમથી માન આપી બહુ જ ખુશી કર્યા અને પછી તે ભક્તજનોએ લાવેલા વિવિધ વાહનો ઉપર પોતાની સાથે આવેલા બ્રહ્મચારી, સાધુ તથા ભક્તજનોને યથાયોગ્ય બેસાડી સ્વયં સૈંધવ નામના મોટા ઊંચા ઘોડા ઉપર વિરાજમાન થયા અને ભક્તજનોની સાથે વાજતે ગાજતે નગરમાં પધાર્યા. હે રાજન, અક્ષર, કાળ અને માયા આદિ સર્વના નિયંતા ભગવાન શ્રીહરિએ તે ભુજનગરમાં રાજાના મંત્રી સુંદરજીભાઈ સુથારના ભવનમાં પોતાનો નિવાસ કર્યો તથા પોતાની સાથે આવેલા સંતો ભક્તોને નગરમાં અન્ય ભક્તજનોને ઘેર યથાયોગ્ય નિવાસ કરાવ્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 2 પ્રકરણમાં અસુરોના લક્ષણોનું નિરૂપણ કર્યું અને શ્રીહરિ કચ્છ ભુજ નગરમાં પધાર્યા એ નામે 17મો અધ્યાય પૂર્ણ થયો.